શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 20મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિ નાગડકાપુરમાં 5 દિવસ સુધી રોકાયા. પછી શ્રીહરિએ સુરાભક્તને સાથે લઈ અન્ય સમસ્ત સંતો ભક્તોની સાથે હેમંતસિંહ રાજાના જૂનાગઢ પ્રત્યે જવા પોષ સુદ 10મીના દિવસે પ્રયાણ કર્યું. ત્યારે શ્રીહરિ માર્ગમાં હેમંતસિંહ રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન, પ્રથમ અમને તમારા પંચાળા ગામે લઈ ચાલો, પછી આપણે તમારા જૂનાગઢ પુર પ્રત્યે જઈશું. ત્યારે હેમંતસિંહ રાજા કહે, જેવી આપની મરજી. એમ કહીને શ્રીહરિનું વચન માથે ચડાવ્યું. હે રાજન, શ્રીહરિ 6ઠ્ઠે દિવસે સંવત 1877ના પોષ સુદ પૂનમને દિવસે ખાખરાના વૃક્ષોની પંક્તિઓથી શોભતા પંચાળા નામના હેમંતસિંહ રાજાના ગામમાં પધાર્યા. પોતાના ગામ પ્રત્યે શ્રીહરિ પધાર્યા છે એવા સમાચાર સાંભળતાની સાથે જ અનુપમસિંહ વગેરે ગામવાસી ભક્તજનો શ્રીહરિની સન્મુખ પધાર્યા ને તે સૌએ અતિ આદરપૂર્વક પરમેશ્વર શ્રીહરિને પ્રણામ કર્યા. પછી હેમંતસિંહ રાજાને સાથે રાખી વાજિંત્રોનો મધુર ધ્વનિ કરતા કરતા સંતો અને ભક્તજનોના સમુદાય સહિત મહા ઉદાર કીર્તિવાળા ભગવાન શ્રીહરિને પોતાના ગામમાં પધરાવ્યા. હે ભૂપશ્રેષ્ઠ, પછી હેમંતસિંહ રાજાએ પોતાના ભવનમાં સોમલાખાચર આદિ પાર્ષદોએ સહિત શ્રીહરિને નિવાસ કરાવ્યો અને અન્ય સર્વે સંતો ભક્તોને યથાયોગ્ય ઉતારા અપાવ્યા. તેમાં ઉત્તમ રાજાને પોતાના ભવનમાં અને અન્ય ભક્તોને અન્ય લોકોને ઘેર ઉતારા અપાવ્યા અને સંતોને ખાખરાના વનમાં બંધાવેલી ઘાસની ઝૂંપડીમાં ઉતારા અપાવ્યા. ત્યાર પછી હેમંતસિંહ રાજાએ શ્રીહરિનો અને સર્વે સ્ત્રી પુરુષ ભક્તજનોનો શક્તિ પ્રમાણે આદર સત્કાર કર્યો. હે રાજન, હેમંતસિંહ રાજા સર્વ ઉપકરણોએ સહિત સંપત્તિથી ભરેલા પોતાના ભવનને શ્રીહરિને આધીન કરી પોતે અતિથિની જેમ રહેવા લાગ્યા અને શ્રીહરિ નિવૃત્તિ ધર્મપરાયણ સંતોને આ પંચાળા ગામ નિવાસ કરવાને વધુ યોગ્ય છે એમ જોઈ શહેરની અપવિત્રતાના દોષને નજરમાં રાખી હેમંતસિંહ રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન, તમારું આ પંચાળા ગામ સંતોને રહેવા માટે વધુ યોગ્ય છે અને જૂનાગઢ શહેરમાં સંતોને રહેવું ગમે એમ નથી એ નક્કી વાત છે. આ પંચાળા અને જૂનાગઢ ગામ પુરાતન છે, તેથી આ પંચાળા ગામ કરતાં જૂનાગઢ શહેરમાં હું બીજી કોઈ વિશેષતા જોતો નથી. હે રાજર્ષિ, જો તમે અમને જૂનાગઢ શહેરમાં લઈ જશો તો 2-3 દિવસ રોકાશું અને અહીં પંચાળા ગામમાં તો 2-3 મહિના રોકાશું એ ચોક્કસ છે. આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી હેમંતસિંહ રાજા અતિશય પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે, હે પ્રભુ, તમને ગામ કે નગરમાં જ્યાં પણ રહેવું ગમે ત્યાં સંતોની સાથે સુખેથી રહો. હે શ્રીહરિ, મને પણ ગામ કરતા નગરમાં કોઈ વિશેષતા જણાતી નથી અને સર્વે જૂનાગઢવાસી ભક્તજનો તમારા દર્શન કરવા માટે અહીં પંચાળા ગામે આવશે. આ પ્રમાણે હેમંતસિંહ રાજાનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા શ્રીહરિ કુટુંબે સહિત રાજાને તથા સર્વે સંતો ભક્તોને આનંદ ઉપજાવતા તેમની સાથે પંચાળા ગામમાં જ નિવાસ કરીને રહ્યા. દુર્ગપુરમાં ઉત્તમ રાજાના ભવનને જેમ ભગવાન પોતાનો જ ઘર માનતા તેમ હેમંતસિંહ રાજાના ભવનને પણ શ્રીહરિ પોતાનું ઘર માનવા લાગ્યા. હે રાજન, આ રીતે શ્રીહરિ કુટુંબ પરિવારે સહિત હેમંતસિંહ રાજાની ભક્તિને વશ થઈ પંચાળા ગામમાં 1.5 માસ પર્યંત સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. શ્રીહરિને વિશે અતિશય પ્રીતિવાળા જૂનાગઢવાસી સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે પંચાળા ગામમાં આવ્યા. બીજા ગામોમાંથી પણ હજારો નરનારીઓ ત્યાં આવતા હતા. તેમને શ્રીહરિ આદર આપી સર્વેને ત્યાં જ નિવાસ કરાવતા અને તે સર્વે શ્રીહરિના દર્શનમાં અતિ ઉત્કંઠાવાળા થઈ પંચાળા ગામમાં જ સુખપૂર્વક રહેતા હતા. હે રાજન, પંચાળા ગામમાં પહેલો જ માઘવદ 14ના દિવસે શિવરાત્રિનો મોટો ઉત્સવ ઉજવ્યો. જો કે વસંત પંચમીનો ઉત્સવ ઉજવેલો હતો, છતાં પણ બહુ જનોને બોલાવી આ પહેલો ઉત્સવ ઉજવ્યો. તેમાં શ્રીહરિએ સંતો ભક્તોની સાથે ઉપવાસ કર્યો હતો. વળી શ્રીહરિએ બ્રાહ્મણોની પાસે શંકર ભગવાન ઉપર મહારુદ્રાભિષેક પણ કરાવ્યો ને તેઓને ખૂબ જ દક્ષિણા આપી. હે રાજન, ધર્મ માર્ગના રક્ષક ભગવાન શ્રીહરિએ બીજા દિવસે અમાવાસ્યામાં હજારો વિપ્રોને ભોજન કરાવી પારણા કરાવ્યા અને સ્વયં પારણા કર્યા. આ રીતે શ્રીહરિ પ્રતિદિન સંતો ભક્તોની મધ્યે રત્નના સિંહાસન ઉપર વિરાજમાન થઈ વેદોક્ત અનેક પ્રકારની બ્રહ્મવિદ્યાઓનો અને એકાંતિક ભાગવત ધર્મનો પોતાના આશ્રિત ભક્તજનોને સારી રીતે બોધ આપતા હતા. હે રાજન, આમ કરતા ભગવાન શ્રીહરિએ ફાગણ માસમાં ફાલ્ગુની નક્ષત્રમાં શ્રી નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની ભવ્ય ઉજવણી કરી. જેવી રીતે પૂર્વે વડતાલપુરમાં શ્રી નરનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો હતો, તેવી રીતે પંચાળામાં પણ સર્વે હરિભક્તોને આનંદ ઉપજાવતા મોટો ઉત્સવ ઉજવ્યો. હે રાજન, તે ફૂલડોળોત્સવમાં અનેક દેશાંતરમાંથી આવેલા હજારો ભક્તજનોએ બહુ પ્રકારના ચંદન પુષ્પાદિ ઉપચારોથી અને અનેક પ્રકારના થાળ ભરેલા રૂપાની મુદ્રા આદિ ઉપચારોથી શ્રીહરિનું પૂજન કર્યું. હેમંતસિંહ રાજા તો પ્રતિદિન શ્રીહરિનું પૂજન કરતા, પરંતુ ફૂલ ડોલોત્સવના દિવસે તો પોતાના કુટુંબીજનોની સાથે વિશેષપણે પૂજન કર્યું. હે રાજન, તે પૂજનમાં હેમંતસિંહ રાજાએ શ્વેત, પીળા, લાલ રંગના અનેક પ્રકારના વસ્ત્રો અને સુવર્ણના અલંકારો ભક્તિભાવપૂર્વક શ્રીહરિને અર્પણ કર્યા, તેમજ કાશ્મીરી કુમકુમ મિશ્રિત સુગંધિમાન ચંદન, અખંડ શ્વેત ચોખા, અનેકવિધ પુષ્પના હાર, તોરા, અબીલ, ગુલાલ, મહાઆરતી અને છેલ્લે મહાપુષ્પાંજલિ અર્પણ કરી શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી હેમંતસિંહ રાજાએ અમૂલ્ય વસ્ત્ર આભૂષણો વડે તથા ચંદન, પુષ્પ, ચોખા વડે નાનાભાઈ ઈચ્છારામે સહિત મોટાભાઈ રામપ્રતાપની પણ પૂજા કરી. માતા ગંગાબા અને બહેન અદિબા આદિક સ્ત્રી ભક્તોએ પણ સંતોના શ્યામ શ્રીહરિનું પૂજન કર્યું, તેમજ અન્ય ગામવાસી સર્વે ભક્તજનોએ પણ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું. હે રાજન, પછી ભાઈ અનુપસિંહને સાથે રાખી હેમંતસિંહ રાજાએ ચંદન, ચોખા અને પુષ્પો તેમજ વસ્ત્રો વડે સર્વે સંતોની પણ ભાવથી પૂજા કરી અને ઘી સાકરયુક્ત અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્યાદિ પકવાનનો જમાડી શ્રીહરિએ સહિત સંતોને ખૂબ જ તૃપ્ત કર્યા. તે ફૂલડોળના મહોત્સવમાં રાત્રિને વિશે સંતો ભક્તોની મહાવિશાળ સભામાં સુંદર સિંહાસન ઉપર શ્રીહરિ વિરાજમાન થયા અને જેમ તારામંડળને મધ્યે ચંદ્રમા શોભે તેમ શોભવા લાગ્યા. તે સમયે સર્વે સંતો, ગૃહસ્થ ભક્તજનો અને સધવા વિધવા સર્વે સ્ત્રીઓ પણ એક ભગવાન શ્રીહરિના મુખકમળનું જ દર્શન કરતા કરતા સભામાં બેઠા હતા. હે રાજન, તે સમયે શ્રીહરિ કહેવા લાગ્યા કે હે ભક્તજનો, જો કોઈના મનમાં કાંઈ સંશય હોય તો પ્રશ્ન પૂછો. ત્યારે શ્રીહરિની આગળ જ બેઠેલા વરણીવર શ્રી અખંડાનંદ બ્રહ્મચારી વિનયથી નમ્ર થઈ મુક્તાનંદ સ્વામી આદિ સંતોની પ્રેરણાથી બે હાથ જોડી સર્વજ્ઞ શ્રીહરિને નમસ્કાર કરી પ્રશ્ન પૂછવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પંચાળા ગામમાં ફૂલ ડોળોત્સવ આદિ અનેક ઉત્સવો ઉજવ્યાનું નિરૂપણ કર્યું. એ નામે 20મો અધ્યાય પૂર્ણ થયો.